किष्किंधाकांड, विषम सर्ग, तारानो विलाप। चंद्रमुखी ताराए जोयु के मारा स्वामी वानरराज वाली श्री रामचंद्रजीना धनुष्यमांथी छूटेला प्राणांतकारी बाणथी घायल थईने धरती पर पड़िया छे। ए अवस्थामां एमनी पासे जईने ए भामिनी एमना शरीरने भेटी पड़ी, जे पोताना शरीरथी गजराज अने गिरिराजने पण मात करता हता। एज वानरराज ने बाणना प्रहार थी घायल थईने मूळमांथी उखड़ी गयेला वृक्षनी जेम धराशयी थयेला जोईने तारानुं हृदय शोक संतप्त थई गयुं अने अधीरी थईने विलाप करवा लागी। रणभूमिमां भयानक पराक्रम करनारा हे महान वीर वानरराज, आजे अत्यारे मने पोतानी सामे जोईने पण तमे बोलता केम नथी? कपिश्रेष्ठ, उठो ने उत्तम सैयानो आश्रय लो, तमारा जेवा श्रेष्ठ राजा भूमि पर सूता नथी। पृथ्वीनाथ, खरेखर आ पृथ्वी तमने बहु प्रिय छे, तेथी तो निष्प्राण थवा छता पण तमे आजे मने मूकीने पोताना अंगोथी आ वसुधानु आलिंगन करीने सूई रह्या छो। वीरवर, तमे धर्मयुक्त युद्ध करीने स्वर्गना मार्गमां पण जरूर किष्किंधानी जेम कोई रमणीय नगर वसावी लीधुं छे। आ वात आजे स्पष्ट थई गई, अन्यथा तमे किष्किंधाने छोड़ीने अहीं शा माटे सूई गया होत? तमारी साथे मधुर सुगंधयुक्त वनोमां आपणे जे जे विहार कर्या छे ए बधाने तमे अत्यारे सदाने माटे समाप्त करी दीधा। नाथ, तमे मोटा मोटा युद्धपतिओना पण स्वामी हता, आजे तमारा हणाई जवाथी મારો સંપૂર્ણ આનંદ લૂંટાઈ ગયો। હું બધી રીતે નિરાશ થઈને શોકના સમુદ્રમાં ડૂબી ગઈ છું। ખરેખર મારું હૃદય અત્યંત કઠોર છે, જે આજે તમને ધરા પર પડેલા જોઈને પણ શોકથી સંતપ્ત થઈને ફાટી જતું નથી, એના હજારો ટુકડા થઈ જતા નથી। વાનરરાજ, તમે જે સુગ્રીવની પત્ની છીનવી લીધી અને એમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, એનું જ આ ફળ તમને પ્રાપ્ત થયું છે। વાનરેન્દ્ર, હું તમારું હિત ઈચ્છતી હતી અને તમારા કલ્યાણ સાધનમાં જ રત હતી, છતાં મારી કહેલી હિતકર વાતને તમે મોહવશ ન માની અને ઉપરથી મારી નિંદા કરી। બીજાને માન આપનાર આર્યપુત્ર, ખરેખર તમે સ્વર્ગમાં જઈને રૂપ અને યુવાનીના અભિમાનમાં મત રહેનારી કેલી કળામાં નિપુણ અપ્સરાઓના મનને પોતાના દિવ્ય સૌંદર્યથી મથી નાખશો। ખરેખર આજે તમારા જીવનનો અંત આણનારો કાળ અહીં આવી પહોંચ્યો હતો, જેણે કોઈના પણ વશમાં ન આવનારા તમને બળપૂર્વક સુગ્રીવના વશમાં નાખી દીધા। હવે શ્રીરામને સંભળાવતા બોલી, કુકુત્સ્થ કુળમાં અવતરિત થયેલા શ્રીરામચંદ્રજીએ બીજાની સાથે યુદ્ધ કરી રહેલા વાલીને મારીને અત્યંત નિંદિત કર્મ કર્યું છે। આ નિંદિત કર્મ કરીને પણ આ સંતપ્ત થતા નથી એ તદ્દન અનુચિત છે। પછી વાલીને કહ્યું, મેં કદી દીનતાભર્યું જીવન વિતાવ્યું નથી, આવા મહાન દુઃખનો સામનો કર્યો ન હતો, પરંતુ આજે તમારા વિના હું દીન રાંક બની ગઈ છું, રાંક બની ગઈ। હવે મારે અનાથની જેમ શોક સંતપથી ભરેલું વૈવિધ્ય જીવન વ્યતીત કરવું પડશે। નાથ, તમે તમારા વીર પુત્ર અંગદને, જે સુખ ભોગવવા યોગ્ય અને સુકુમાર છે, ખૂબ લાડ લડાવ્યા હતા, હવે ક્રોધથી ગાંડા થયેલા કાકા સુગ્રીવના વશમાં પડીને મારા પુત્રની શી દશા થશે? બેટા અંગદ, પોતાના ધર્મપ્રેમી પિતાની સારી રીતે જોઈ લે, હવે તમારા માટે એમના દર્શન દુર્લભ થઈ જશે। પ્રાણનાથ, તમે બીજા દેશમાં જઈ રહ્યા છો, પોતાના પુત્રનું માથું સૂંઘીને આને સાંત્વના આપો અને મારા માટે પણ કંઈક સંદેશ આપો। શ્રીરામે તમને મારીને બહુ મોટું કર્મ કર્યું છે, એમણે સુગ્રીવ સાથે જે પ્રતિજ્ઞા કરી હતી એના ઋણને ઉતારી દીધું, હવે સુગ્રીવને સંભળાવતા કહેવા લાગી, સુગ્રીવ, તમારો મનોરથ સફળ થાઓ, તમારા ભાઈ જેમને તમે પોતાના શત્રુ માનતા હતા એ હણાઈ ગયા, હવે નિશ્ચિત થઈને રાજ્ય ભોગવો, રૂમાને પણ તમે પ્રાપ્ત કરી લેશો। પછી વાલીને કહ્યું, વાનરેશ્વર, હું તમારી પ્રિય પત્ની છું અને આ રીતે રડી અને કલ્પાત કરી રહી છું, છતાં તમે મારી સાથે બોલતા કેમ નથી? જુઓ, તમારી આ બધી સુંદર પત્નીઓ અહીં ઉપસ્થિત છે. તારાનો વિલાપ સાંભળીને અન્ય વાનર પત્ની પણ બધી બાજુથી અંગદને પકડીને દીન અને દુઃખથી વ્યાકુળ થઈને જોર જોરથી આક્રંદ કરવા લાગી. ત્યાર પછી તારાએ ફરી કહ્યું, બાજુબંધથી વિભૂષિત વીર ભુજાઓવાળા વાનરરાજ, તમે અંગદને મૂકીને દીર્ઘકાળ માટે દૂર દેશમાં કેમ જઈ રહ્યા છો? જે ગુણોથી બધી રીતે સનિકટ છે, જે તમારા જેવો ગુણવાન છે તથા જેનો પ્રિય અને મનોરથ વેશ છે, એવા પ્રિય પુત્રનો ત્યાગ કરીને આ રીતે ચાલ્યા જવું તમારા માટે કોઈ રીતે યોગ્ય નથી. મહાબાહુ, જો અણસમજને લીધે મેં તમારો કોઈ અપરાધ કર્યો હોય તો તમે એને ક્ષમા કરી દો. વાનર વંશના સ્વામી વીર આર્યપુત્ર, હું તમારા ચરણોમાં મસ્તક મૂકીને આ પ્રાર્થના કરું છું. આ રીતે અન્ય વાનર પત્નીઓની સાથે પતિની આગળ કરુણ વિલાપ કરીને અનિંદ્ય સુંદરી તારાએ, જ્યાં વાલી પૃથ્વી પર પડ્યો હતો, ત્યાં જેની પાસે બેસીને આમરણ અનશન કરવાનો નિશ્ચય કર્યો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 20મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.